श्रीपद्म पुराण सृष्टिखंड अध्याय 11 एकोदृष्ट वगैरह श्राद्धों की विधि तथा श्राद्धोपयोगी तीर्थों वर्णन। पुलत्स्य जी कहे छे, हे राजा, हवे हूँ एकोदृष्ट श्राद्ध नु वर्णन करीश जेने पूर्व काल में ब्रह्माजीए बताव्यु हतु। साथे साथे ये पण बतावीश के पिताना मृत्यु पछी पुत्रोए कई रीते सूतकनु पालन करवू जोईए। બ્રાહ્મણોમાં મૃત્યુનું સૂતક 10 દિવસ સુધી રાખવાની આજ્ઞા છે, ક્ષત્રિયોમાં 12 દિવસ, વૈશ્યોમાં 15 દિવસ અને શુદ્રોમાં 1 મહિનાનું વિધાન છે। આ સૂતક 7 પેઢી સુધીના દરેક વ્યક્તિને લાગુ થાય છે। જો કોઈ બાળકનું મૃત્યુ ચૂડાકર્મની પહેલા થઈ જાય તો તેનું સૂતક 1 રાત્રિનું હોય છે, ત્યારબાદ ઉપનયન પહેલા સુધી 3 રાત્રિનું સૂતક રહે છે। જન્મ સૂતકમાં પણ બધા વર્ણો માટે આ જ વ્યવસ્થા છે। અસ્થિ સંચય બાદ અશુચગ્રસ્ત એટલે કે સૂતકી પુરુષના શરીરનો સ્પર્શ કરી શકાય છે। પ્રેતને માટે 12 દિવસ સુધી દરરોજ પિંડદાન કરવું જોઈએ, કેમ કે તે પ્રેતને માટે રસ્તાનું ભાથું છે, તેથી તે પ્રાપ્ત કરીને પ્રેતને બહુ પ્રસન્નતા થાય છે। 12મા એટલે દ્વાદશાહ પછી જ પ્રેતને યમપુરીમાં લઈ જવામાં આવે છે, ત્યાં સુધી તે ઘરમાં જ રહે છે। તેથી 10 રાત સુધી દરરોજ તેના માટે પડિયામાં દૂધ મૂકવું જોઈએ। આમ કરવાથી સર્વ પ્રકારના દાહની શાંતિ થાય છે તથા રસ્તાના પરિશ્રમનું પણ નિવારણ થાય છે। 10મા પછી 11મા દિવસે કે જ્યારે સૂતક નિવૃત્ત થઈ જાય છે ત્યારે પોતાના ગોત્રના 11 બ્રાહ્મણોને જ બોલાવીને ભોજન કરાવવું જોઈએ। સૂતકની સમાપ્તિના બીજા દિવસે એકોદૃષ્ટ શ્રાદ્ધ કરવું। આ શ્રાદ્ધમાં ન તો આહવાન થાય છે કે ન અગ્નિમાં હવન, વિશ્વે દેવોનું પૂજન વગેરે પણ થતું નથી। એક જ પવિત્રી, એક જ અર્ધ્ય અને એક જ પિંડ આપવાનું વિધાન છે। અર્ધ્ય અને પિંડ વગેરે આપતી વખતે પ્રેતનું નામ લઈને તવો પતિષ્ઠથામ તમને પ્રાપ્ત થાઓ એમ બોલવું જોઈએ। ત્યાર પછી તલ અને જળ છોડવા જોઈએ। પોતાના કરેલા દાનનું જળ બ્રાહ્મણના હાથમાં આપવું જોઈએ તથા વિસર્જનના સમયે અભિરમ્યતામ બોલવું જોઈએ। બાકીનું કાર્ય અન્ય શ્રાદ્ધોની જેમ કરવું જોઈએ। તે દિવસે વિધિપૂર્વક સૈયાદાન, ફળ વસ્ત્ર સહિત કાંચન પુરુષની પૂજા તથા દ્વિજ દંપતિનું પૂજન પણ કરવું જરૂરી છે। એકાદશ શાહ શ્રાદ્ધમાં કદી ભોજન ન કરવું જોઈએ। જો ભોજન કરી લીધું તો ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ। સુયોગ્ય પુત્રે પિતાની ભક્તિથી પ્રેરિત થઈને હંમેશા એકોદૃષ્ટ શ્રાદ્ધ કરવું જોઈએ। એકાદશ શાહના દિવસે વૃષોત્સર્ગ કરવો જોઈએ। ઉત્તમ કપિલા ગાયનું દાન આપવાનું અને તે દિવસથી આરંભ કરીને 1 વર્ષ સુધી દરરોજ ભક્ષ ભોજ્યની સાથે તલ અને પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું જોઈએ। આને જ કુંભદાન કહે છે। ત્યાર પછી વર્ષ પૂરું થતા બાદ સપિંડીકરણ શ્રાદ્ધ કરવું જોઈએ। સપિંડીકરણ બાદ પ્રેતત્વથી મુક્ત થઈને પાવરણ શ્રાદ્ધનો અધિકારી થાય છે તથા ગૃહસ્થના વૃદ્ધિ સંબંધી કાર્યોમાં આભ્યુદયિક શ્રાદ્ધનો ભાગી થાય છે। સપિંડીકરણ શ્રાદ્ધ દેવ શ્રાદ્ધ પૂર્વક કરવું જોઈએ, અર્થાત તેમાં પહેલા વિશ્વ દેવોની પછી પિતૃની પૂજા થાય છે। સપિંડીકરણમાં જ્યારે પિતૃનું આહવાન કરે તો પ્રેતનું આસન તેમનાથી અલગ મૂકવું, પછી ચંદન, જળ અને તલ સાથે 4 અર્ધપાત્ર બનાવવા તથા પ્રેતના અર્ધપાત્રનું જળ 3 ભાગમાં વિભક્ત કરીને પિતૃના અર્ધપાત્રોમાં નાખવું। આ જ પ્રમાણે પિંડદાન કરનાર પુરુષે 4 પિંડ બનાવીને યે સમાનાહા વગેરે 2 મંત્રો દ્વારા પ્રેતના પિંડને 3 ભાગોમાં વિભક્ત કરવો અને 1-1 ભાગને પિતૃઓના 3 પિંડોમાં મેળવી દેવા। આ જ વિધિથી પહેલા અર્ધને અને પછી પિંડોને સંકલ્પપૂર્વક સમર્પિત કરવા, ત્યાર પછી તે 4થી વ્યક્તિ અર્થાત પ્રેત પિતૃની શ્રેણીમાં સામેલ થઈ જાય છે અને અગ્નિશ્વાત વગેરે પિતૃની વચ્ચે બેસીને ઉત્તમ અમૃતનો ઉપભોગ કરે છે। તે માટે સપિંડીકરણ શ્રાદ્ધ પછી તે પ્રેતને અલગ કંઈ આપવામાં આવતું નથી, પિતૃઓમાં જ તેનો ભાગ પણ આપવો જોઈએ તથા તેમના જ પિંડોમાં સ્થિત થઈને તે પોતાનો ભાગ ગ્રહણ કરે છે. ત્યારથી લઈને જ્યારે જ્યારે સંક્રાંતિ અને ગ્રહણ વગેરે પર્વ આવે ત્યારે ત્યારે ત્રણ પિંડોનું જ શ્રાદ્ધ કરવું જોઈએ. માત્ર મૃત્યુ તિથિએ કેવળ તેના જ માટે એકોદૃષ્ટ શ્રાદ્ધ કરવું જોઈએ. પિતાના મૃત્યુ દિવસે જે એકોદૃષ્ટ કરતા નથી તે સદાને માટે પિતાનો હત્યારો અને ભાઈનો વિનાશ કરનાર માનવામાં આવે છે. મૃત્યુ તિથિએ એકોદૃષ્ટ ન કરીને પાવરનું શ્રાદ્ધ કરનાર મનુષ્ય નરકગામી થાય છે. મૃત વ્યક્તિને જે રીતે પ્રેત યોનિથી છુટકારો મળે અને તેને સ્વર્ગાદી ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય તેના માટે વિધિપૂર્વક આમ શ્રાદ્ધ કરવું જોઈએ. કાચા અન્ન દ્વારા શ્રાદ્ધ. કાચા અન્નથી જ અગ્નોકરણની ક્રિયા કરવી અને પિંડ પણ તેનાથી આપવા. પહેલા અથવા ત્રીજા મહિનામાં પણ જ્યારે મૃત વ્યક્તિનો પિતા વગેરે ત્રણ પુરુષો સાથે સપિંડીકરણ થઈ જાય છે ત્યારે પ્રેતત્વના બંધનથી તે મુક્ત થઈ જાય છે. મુક્ત થયા પછી તેનાથી લઈને ત્રણ પેઢી સુધીના પિતૃઓ સપિંડ કહેવાય છે તથા ચોથો સપિંડની શ્રેણીથી નીકળીને લેપ ભાગી થઈ જાય છે. દર્ભથી હાથ દર્ભમાં હાથ લૂછવાથી જે અંશ પ્રાપ્ત થાય છે તે જ તેનો ઉપભોગમાં આવે છે. પિતા પિતામાં અને પ્રપિતામાં આ ત્રણ પિંડ ભાગી થાય છે અને એમનાથી ઉપર ચોથી વ્યક્તિ અર્થાત વૃદ્ધ પ્રપિતામાંથી લઈને ત્રણ પેઢી સુધીના પૂર્વજ લેપ ભાગ ભોજી માનવામાં આવે છે. છ તો આ થયા. એમનામાં સાતમો છે સ્વયં પિંડ આપનાર વ્યક્તિ. આ જ સાત પુરુષ સપિંડ કહેવાય છે. ભીષ્મજીએ પૂછ્યું, હે બ્રહ્મન, હવ્ય અને કવ્યનું દાન મનુષ્ય કઈ રીતે કરવું જોઈએ? પિતૃલોકમાં તેમને કોણ ગ્રહણ કરે છે? જો મૃત્યુલોકમાં બ્રાહ્મણ શ્રાદ્ધના અન્ન ખાઈ જાય છે અથવા અગ્નિમાં તેનો હવન કરી દેવામાં આવે છે તો શુભ અને અશુભ યોનિઓમાં પડેલા પ્રેત તે અન્નને કઈ રીતે ખાય છે? તેમને તે કઈ રીતે મળી જાય છે? પુલત્સ્યજી બોલ્યા, હે રાજન, પિતા વસુના પિતામાં રુદ્રના તથા પ્રપિતામાં આદિત્યના સ્વરૂપ છે એમ શ્રુતિ કહે છે. પિતરોના નામ અને ગોત્ર જ તેમની પાસે હવ્ય અને કવ્ય પહોંચાડનારા છે. મંત્રની શક્તિ તથા હૃદયની ભક્તિથી શ્રાદ્ધનો સાર ભાગ પિતૃને પ્રાપ્ત થાય છે. અગ્નિસ્વાત વગેરે દિવ્ય પિતૃ પિતા પિતામાં વગેરેના અધિપતિ છે. તેઓ જ તેમની પાસે શ્રાદ્ધનું અન્ન પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. પિતૃઓમાંથી જે લોકો ક્યાંક જન્મ ગ્રહણ કરી લે છે તેમના પણ કોઈને કોઈ નામ ગોત્ર ને દેશ વગેરે તો હોય જ છે. દિવ્ય પિતૃઓને તેમનું જ્ઞાન હોય છે અને તેઓ તે ઠેકાણે બધી વસ્તુઓ પહોંચાડી દે છે. તેથી આ ભેટ પૂજા વગેરેના રૂપમાં આપેલો બધો સામાન પ્રાણીઓની પાસે પહોંચીને તેમને તૃપ્ત કરે છે. જો શુભ કર્મોના યોગથી પિતા અને માતા દિવ્ય યોનિને પ્રાપ્ત થયા હોય તો શ્રાદ્ધમાં આપેલું અન્ન અમૃત બનીને તે અવસ્થામાં પણ તેમને પ્રાપ્ત થાય છે. તે જ દૈત્ય યોનિમાં ભોગરૂપે, પશુ યોનિમાં તૃણરૂપે, સર્પ યોનિમાં વાયુરૂપે તથા યક્ષ યોનિમાં પાન રૂપે પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે જો માતા પિતા મનુષ્ય યોનિમાં હોય તો તેમને અન્ન પાન વગેરે અનેક રૂપમાં શ્રાદ્ધની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધ કર્મ પુષ્પ કહેવાય છે. એનું ફળ છે બ્રહ્મની પ્રાપ્તિ. હે રાજન, શ્રાદ્ધથી પ્રસન્ન થયેલા પિતર આયુ, પુત્ર, ધન, વિદ્યા, રાજ્ય, લૌકિક સુખ, સ્વર્ગ તથા મોક્ષ પણ પ્રદાન કરે છે. ભીષ્મજીએ પૂછ્યું, હે બ્રહ્મન, શ્રાદ્ધ કરતા પુરુષ દિવસના ક્યાં ભાગમાં શ્રાદ્ધનું અનુષ્ઠાન કરે તથા ક્યાં તીર્થોમાં કરવામાં આવેલું શ્રાદ્ધ વિશેષ ફળ આપનારું થાય છે? પુલત્સ્યજી બોલ્યા, હે રાજા, પુષ્કર નામનું તીર્થ બધા તીર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ત્યાં કરવામાં આવેલું દાન, હોમ એટલે કે શ્રાદ્ધ અને જપ અવશ્ય જ અક્ષય ફળ પ્રદાન કરનારા છે. તે તીર્થ પિતરો અને ઋષિઓને સદા પરમ પ્રિય છે. આ ઉપરાંત નંદા, લલિતા તથા માયાપુરી એટલે કે હરિદ્વારમાં પણ પુષ્કર જેવા જ ઉત્તમ તીર્થ છે. મિત્રપદ અને કેદાર તીર્થ પણ શ્રેષ્ઠ છે. ગંગાસાગર નામના તીર્થને પરમ શુભદાયક અને સર્વ તીર્થમય બતાવવામાં આવે છે. બ્રહ્મસર તીર્થ અને શત્રુદ એટલે કે સતલજ નદીનું જળ પણ શુભ છે. નેમિસારણ્ય નામના તીર્થ તો સર્વ તીર્થોનું ફળ આપનાર છે. ત્યાં ગોમતીમાં ગંગાનો સનાતન સ્ત્રોત પ્રગટ થયો છે. નેમિષારણ્યમાં ભગવાન યજ્ઞ વરાહ અને દેવાધિદેવ શૂલપાણી બિરાજે છે. જ્યાં સોનું દાન આપવામાં આવે છે તે મહાદેવ ત્યાં મહાદેવજીની 18 ભુજાઓ વાળી મૂર્તિ છે. પૂર્વ કાળમાં જ્યાં ધર્મચક્રની નેમી જીર્ણ શીર્ણ થઈને પડી હતી તે જ સ્થાન નેમિષારણ્યના નામે પ્રસિદ્ધ થયું. ત્યાં બધા તીર્થોનો નિવાસ છે, જે ત્યાં જઈને દેવાધિદેવ વરાહના દર્શન કરે છે. તે ધર્માત્મા પુરુષ ભગવાન શ્રી નારાયણના ધામમાં જાય છે. કોકામુખ નામના ક્ષેત્ર પણ એક મુખ્ય તીર્થ છે. એ ઇન્દ્રલોકનો માર્ગ છે. ત્યાં પણ બ્રહ્માજીના પિતૃતીર્થના દર્શન થાય છે. ત્યાં ભગવાન બ્રહ્માજી પુષ્કરણ્યમાં બિરાજમાન છે. બ્રહ્માજીના દર્શન અત્યંત ઉત્તમ અને મોક્ષરૂપ ફળ આપનારા છે. કૃત નામના મહાન પુણ્યમય તીર્થ સર્વ પાપોનું નાશક છે. ત્યાં આદિપુરુષ નરસિંહ સ્વરૂપ ભગવાન જનાર્દન સ્વયં સ્થિત છે. ઇક્ષુમતી નામના તીર્થ પિતૃઓને ઇક્ષુમતી નામનું તીર્થ નામના તીર્થ પિતૃઓને સદા પ્રિય છે. ગંગા અને યમુનાના સંગમ પ્રયાગમાં પણ પિતૃઓ સદા સંતુષ્ટ રહે છે. કુરુક્ષેત્ર અત્યંત પુણ્યમય તીર્થ છે. ત્યાંનું પિતૃતીર્થ સંપૂર્ણ અભિષ્ટ ફળોને આપનારું છે. હે રાજન, નીલકંઠ નામે વિખ્યાત તીર્થ પણ પિતૃઓનું તીર્થ છે. એ જ પ્રમાણે પરમ પવિત્ર ભદ્રસર તીર્થ, માન સરોવર, મંદાકિની, અચ્છોદા, વિપાશા એટલે વ્યાસ નદી, પુણ્ય સલીલા સરસ્વતી, સર્વ મિત્રપદ, મહાફળદાયક વેદનાથ, અત્યંત પાવન ક્ષિપ્રા નદી, કાલેન્જર ગીરી, તીર્થોદ ભેદ, હરોદ ભેદ, ગર્ભ ભેદ, મહાલય, ભદ્રેશ્વર, વિષ્ણુપદ, નર્મદા દ્વાર તથા ગયા તીર્થ, આ બધા પિતૃતીર્થ છે. મહર્ષિનું કથન છે કે આ તીર્થોમાં પિંડદાન કરવાથી સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ તીર્થો સ્મરણ માત્રથી લોકોના તમામ પાપ હરી લે છે. પછી જે ત્યાં પિંડદાન કરે છે તેમનું તો કહેવાનું જ શું. ઓમકાર તીર્થ, કાવેરી નદી, કપિલાનું જળ, ચંડવેગા નદીમાં મળેલી નદીઓના સંગમ તથા અમરકંટક, આ બધા પિતૃતીર્થ છે. અમરકંટકમાં કરેલા સ્નાન વગેરે પુણ્ય કાર્ય કુરુક્ષેત્ર કરતા 10 ગણું ફળ આપે છે. વિખ્યાત શુક્લ તીર્થ તથા ઉત્તમ સોમેશ્વર તીર્થ અત્યંત પવિત્ર અને સંપૂર્ણ વ્યાધિઓને હરવા વાળા છે. ત્યાં શ્રાદ્ધ કરવું, દાન આપવું તથા હોમ, સ્વાધ્યાય, જપ અને નિવાસ કરવાથી બીજા તીર્થો કરતા કોટી ગણું અધિક ફળ મળે છે. આ સિવાય એક કાયાવરોહણ નામના તીર્થ છે, જ્યાં કોઈ બ્રાહ્મણના ઉત્તમ ભવનમાં દેવાદિદેવ ત્રિશુળધારી ભગવાન શંકરનો તેજસ્વી અવતાર થયો હતો. તેથી તે સ્થાન પરમ પુણ્યમય તીર્થ બની ગયું. ચરમણવતી નદી, શૂલતાપી, પયોષણી સંગમ, મહોષધી, ચારણા નાગ તીર્થ પ્રવર્તિની, પુણ્યસલીલા, મહાવેણા, મહાસાલ તીર્થ, ગોમતી, વરુણા, અગ્નિતીર્થ, ભૈરવ તીર્થ, ભૃગુતીર્થ, ગૌરી તીર્થ, વૈનાયક તીર્થ, વસ્ત્રેશ્વર તીર્થ, પાપહર તીર્થ, પાવન સલીલા વેત્રવતી એટલે કે બેતવા નદી, મહારુદ્ર તીર્થ, મહાલિંગ તીર્થ, દર્શાણા, મહાનદી, શતરુદ્રા, સતાહવા, પિતૃપદપુર, અંગાર વાહિકા નદી, સોણ એટલે કે સોન અને ઘાઘરા નામવાળા બે નદ, પરમ પાવન કાલિકા નદી અને શુભદાયની પિતરા નદી, આ બધા પિતૃતીર્થ સ્નાન દાન માટે ઉત્તમ માનવામાં આવ્યા છે. આ તીર્થોમાં જે પિંડ વગેરે આપવામાં આવે છે તે અનંત ફળ આપનારા માનવામાં આવ્યા છે. સતવટા નદી, જ્વાલા, સરદ્રી નદી, શ્રીકૃષ્ણ તીર્થ દ્વારકાપુરી, ઉદક સરસ્વતી, માલવતી નદી, ગિરિકર્ણિકા, દક્ષિણ સમુદ્રના તટ પર વિદ્યમાન ભૂત પાપ તીર્થ, ગોકર્ણ તીર્થ, ગજકર્ણ તીર્થ, પરમ ઉત્તમ ચક્ર નદી, શ્રીશૈલ, શાક તીર્થ, નારસિંહ તીર્થ, મહેન્દ્ર પર્વત તથા પાવન સલીલા મહાનદી, આ બધા તીર્થોમાં કરેલું શ્રાદ્ધ પણ સદા અક્ષય ફળ પ્રદાન કરનારું માનવામાં આવે છે. આ તીર્થો દર્શન માત્રથી પુણ્યપ્રદ તથા તત્કાળ સમસ્ત પાપોને હરી લેનારા છે. પુણ્યમય તુંગભદ્રા, ચક્રથી ભૂમેશ્વર, ચક્રરથી ભીમેશ્વર તીર્થ, કૃષ્ણવેણા, कावेरी, अंजना, पावन सलीला, गोदावरी, उत्तम त्रिसंध्या तीर्थ अने समस्त तीर्थों द्वारा नमस्कृत त्र्यंबक तीर्थ ज्या भीम नाम थी भगवान शंकर स्वयं विराजमान छे ते अत्यंत उत्तम तीर्थ छे। आ बधा स्थान पर आपेलू दान कोटि गणो अधिक फलदायी छे। आ तीर्थोनु स्मरण करवा मात्र थी पापो नष्ट थई जाय छे। परम पावन श्री परणा नदी अत्यंत उत्तम व्यास तीर्थ, मत्स्य नदी, राका, शिवधारा, विख्यात भवतीर्थ, सनातन पुण्यतीर्थ, पुण्यमय रामेश्वर तीर्थ, वेणायु, अमलपुर, प्रसिद्ध मंगल तीर्थ, आत्मदर्श तीर्थ, अलंबुस तीर्थ, वत्स व्रातेश्वर तीर्थ, गोका मुख तीर्थ, गोवर्धन, हरिश्चंद्र, पुरुषवंद्र, पृथुदक, सहस्त्राक्ष, हिरण्याक्ष, कदली नदी, नामधेय तीर्थ, सौमिति, संगम तीर्थ, इंद्रनील, महानाद तथा प्रिय मेलक आ बधा तीर्थों पण श्राद्ध माटे उत्तम छे। आ तीर्थों में संपूर्ण देवताओं निवास होवानुं कहेवाय छे। आ बधा स्थानों में आपेलू दान कोटि गणो वधारे फल आपे छे। पावन नदी बाहुदा, शुभकारी सिद्रवट, पाशुपत तीर्थ, पर्यटिका नदी, आ बधा स्थानों में करेलू श्राद्ध पण 100 करोड़ गणु फल आपे छे। एज प्रमाणे पंच तीर्थ ने गोदावरी नदी पण पवित्र तीर्थ छे। गोदावरी दक्षिण वाहिनी नदी छे, तेना तट पर हजारों शिवलिंग छे। त्या जामदग्न्य तीर्थ अने उत्तम मोदायन तीर्थ छे, जे गोदावरी नदी प्रतीकना भय थी सदा प्रवाहित थती रहे छे। आ सिवाय हव्य कव्य नामना तीर्थ पण छे। त्या करेला श्राद्ध होम अने दान 100 करोड़ गणु अधिक फल आपे छे। सहस्त्रलिंग ने राघवेश्वर नामना तीर्थनु महात्म्य पण एवुं छे। त्यां करेलू श्राद्ध अनंत गणु फल आपे छे। शालिग्राम तीर्थ, प्रसिद्ध शोणपात एटले के सोनपत तीर्थ, वैश्वानरा सय तीर्थ, सारस्वत तीर्थ, स्वामी तीर्थ, मलंदरा नदी, पुण्य सलीला, कौशिकी, चंद्रका, विदर्भा, वेगा, पंगमुखा, कावेरी, उत्तरांगा ने जालंधर गिरी, आ तीर्थोमां करेलू श्राद्ध अक्षय बनी जाय छे। लोहदंड तीर्थ, चित्रकूट, बधा स्थानोमां गंगा नदीना दिव्य तथा कल्याणमय तट, कुब्जामृक, उर्वशी पुलिन, संसार मोचन अने ऋण मोचन तीर्थ, आ तीर्थोमां करेलू श्राद्ध अनंत गणु थई जाय छे। अटहास तीर्थ, गोमतेश्वर तीर्थ, वशिष्ठ तीर्थ, भारत तीर्थ, ब्रह्मावर्त, कुशावर्त, हंस तीर्थ, प्रसिद्ध पिंडारक तीर्थ, शंखोद्वार तीर्थ, संखोध द्वार तीर्थ, भांडेश्वर तीर्थ, बिल्वक तीर्थ, नील पर्वत, सर्व तीर्थों राजा धीराज, बद्री तीर्थ, वसुधारा तीर्थ, राम तीर्थ, जयंती, विजय तथा शुक्ल तीर्थ, आमा पिंडदान करवा वाला पुरुष परम पद ने प्राप्त थाय छे। मातृगृह तीर्थ, करवीरपुर तथा बधा तीर्थोनो स्वामी सप्त गोदावरी नामना तीर्थ पण अत्यंत पावन छे। जेमने अनंत फळनी इच्छा होय ते पुरुषोए आ तीर्थोमां पिंडदान करवुं जोईए। मगध देशमां गया नामनी पुरी तथा राजगृह नामना वन पावन तीर्थ छे। त्यां ज च्यवन मुनिनो आश्रम, पुनः पुना नदी अने विषय आराधन तीर्थ आ बधा पुण्यमय स्थान छे। हे राजेंद्र, લોકોમાં એક કહેવત પ્રચલિત છે કે એક સમયે બધા મનુષ્યો એવું જ કહેતા તીર્થો અને મંદિરોમાં આવ્યા હતા કે શું અમારા કુળમાં કોઈ એવો પુત્ર થશે જે ગયાની યાત્રા કરશે, જે ત્યાં જશે તે 7 પેઢી સુધીના પૂર્વજોને અને 7 પેઢી સુધી થનારા સંતાનોને તારી દેશે, જે ત્યાં જશે તે 7 પેઢી સુધીના પૂર્વજોને અને 7 પેઢી સુધી થનારા સંતાનોને તારી દેશે, માતામાં વગેરેના સંબંધમાં પણ આ સનાતન શ્રુતિ ચિરકાળથી પ્રસિદ્ધ છે। તેઓ કહે છે, શું મારા વંશમાં એક પણ એવો પુત્ર થશે જે પોતાના પિતૃઓના અસ્થિ લઈ જઈને ગંગામાં પધરાવે, 7-8 તલથી પણ જલાંજલિ આપે તથા પુષ્કરાણી, નેમિસારણ્ય અને ધર્મારણ્યમાં જઈને ભક્તિપૂર્વક શ્રાદ્ધ અને પિંડદાન કરે, ગયા ક્ષેત્રની અંદર જે ધર્મપૃષ્ઠ બ્રહ્મસર તથા ગયા શીર્ષવટ નામે તીર્થોમાં પિત્રોને પિંડદાન કરવામાં આવે છે તે અક્ષય થાય છે, જે ઘેર શ્રાદ્ધ કરીને ગયા તીર્થની યાત્રા કરે છે તે માર્ગમાં પગ મૂકતા જ નરકમાં પડેલા પિત્રોને તુરંત સ્વર્ગમાં પહોંચાડી દે છે. તેના કુળમાં કોઈ પ્રેત થતું નથી. ગયામાં પિંડદાનના પ્રભાવથી પ્રેતત્વથી છુટકારો મળી જાય છે. ગયામાં એક મુનિ હતા જે પોતાના બંને હાથોના અગ્રભાગમાં ભરેલું તાંબ્રપત્ર લઈને આંબાના મૂળમાં પાણી આપતા હતા. એનાથી આંબાની સિંચાઈ પણ થતી હતી અને તેમના પિત્ર પણ તૃપ્ત થતા હતા. આ પ્રમાણે એક જ ક્રિયા બે પ્રયોજનોને સિદ્ધ કરનારી બની. ગયામાં પિંડદાનથી વધીને બીજું કોઈ દાન નથી, કેમ કે ત્યાં એક જ પિંડ આપવાથી પિતર તૃપ્ત થઈને મોક્ષને પ્રાપ્ત થાય છે. કોઈ કોઈ મુનિઓ અન્નદાનને શ્રેષ્ઠ કહે છે અને કોઈ વસ્ત્રદાનને ઉત્તમ કહે છે. વાસ્તવમાં ગયાના ઉત્તમ તીર્થોમાં મનુષ્યો જેનું પણ દાન કરે છે બધું જ ધર્મનો હેતુ અને શ્રેષ્ઠ કહેવાય છે. આ તીર્થોનો સંગ્રહ મેં સંક્ષેપમાં બતાવ્યો છે. વિસ્તારથી તો આને બૃહસ્પતિ પણ કહી શકે એમ નથી. પછી મનુષ્યની તો વાત જ ક્યાં છે. સત્ય તીર્થ છે, દયા તીર્થ છે અને ઇન્દ્રિયોનો નિગ્રહ પણ તીર્થ છે. મનના નિગ્રહને પણ તીર્થ કહ્યું છે. સવારે ત્રણ મુહૂર્ત છ ઘડી સુધી પ્રાતઃકાળ રહે છે, ત્યાર પછી ત્રણ મુહૂર્ત સુધીનો સમય સંગવ કહેવાય છે. ત્યાર પછી ત્રણ મુહૂર્ત સુધી મધ્યાહન હોય છે, ત્યાર પછી તેટલા જ સમય સુધી અપરાહન રહે છે, પછી ત્રણ મુહૂર્ત સુધી સાયંકાળ રહે છે. સાયંકાળમાં શ્રાદ્ધ ન કરો, કેમ કે તે રાક્ષસી વેળા છે, તેથી બધા કર્મો માટે નિંદિત છે. દિવસના પંદર મુહૂર્ત હોય છે, તેમાં આઠમો મુહૂર્ત જે બપોર પછી આવે છે તે કુતુપ કહેવાય છે. તે સમયથી સૂર્યનો તાપ ધીરે ધીરે મંદ પડતો જાય છે. તે અનંત ફળ આપનારો સમય છે. તેમાં શ્રાદ્ધનો આરંભ ઉત્તમ માનવામાં આવ્યો છે. ખડક પાત્ર, કુતપ, નેપાળ દેશની શાલ, સુવર્ણ, દર્ભ, તલ, ગાય અને આઠમો દૈત્ર, પુત્રીનો પુત્ર, આ બધા કુત્સિત અર્થાત પાપને સંતાપ આપનારા છે. તેથી આ આઠેયને કુતપ કહે છે. કુતપ મુહૂર્ત પછી ચાર મુહૂર્ત સુધી અર્થાત કુલ પાંચ મુહૂર્ત સ્વધા વાચન શ્રાદ્ધને માટે ઉત્તમ સમય છે. દર્ભ અને કાળા તલ ભગવાન શ્રી વિષ્ણુના શરીરથી ઉત્પન્ન થયા છે. મનીષી પુરુષોએ શ્રાદ્ધનું લક્ષણ અને કાળ આ પ્રમાણે બતાવ્યું છે. તીર્થવાસીઓએ તીર્થના જળમાં પ્રવેશ કરીને પિતૃઓ માટે તલ અને જળની અંજલિ આપવી જોઈએ. એક હાથમાં દર્ભ લઈને ઘરમાં શ્રાદ્ધ કરવું જોઈએ. આ તીર્થ શ્રાદ્ધનું વિવરણ પુણ્યદાયક, પવિત્ર, આયુવર્ધક તથા સમસ્ત પાપોનું નિવારણ કરનાર છે. આને સ્વયં બ્રહ્માજીએ પોતાના શ્રીમુખે કહ્યું છે. તીર્થવાસીઓએ શ્રાદ્ધના સમયે આ અધ્યયન પાઠ કરવા જોઈએ. તીર્થવાસીઓએ શ્રાદ્ધના સમયે આ અધ્યાયના પાઠ કરવા જોઈએ. આ પાઠ સર્વ પાપોની શાંતિનું સાધન અને દરિદ્રતાનો નાશક છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.